ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ ಪ್ರಾಪ್ತೆ ಸನ್ನಿಹಿತೆ ಮರಣೆ ನಹಿ ನಹಿ ರಕ್ಷತಿ ಡುಕ್ರೂಯ ಕರಣೆ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ ಕಾತೆ ಕಾಂತ ಧನಗತ ಚಿಂತ ವಾತುಲ ಕಿಂ ತವ ನಾಸ್ತಿ ನಿಯಂತ ಕ್ಷಣಮಪಿ ಸಜ್ಜನ ಸಂಗತಿರೇಕ ಭವತಿ ಭವಾರಣವ ತರಣೆ ನೌಕಾ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ ಭಜ ಗೋವಿಂದಂ ಭಜ ಗೋವಿಂದಂ ಗೋವಿಂದಂ ಭಜ ಮೂಢಮತೆ. આજે 19મો શ્લોક. કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિમ તવ નાસ્તિ નિયંતા. અર્થ છે કા એટલે શા માટે, તે એટલે તારી, કાંતા એટલે સ્ત્રી, ધનગત એટલે ધન સંબંધી, સ્ત્રી અને ધન સંબંધી, કા શા માટે, તું તારી, તું વાતુલ એટલે વ્યાકુળ જીવ, વ્યાકુળ ચિત્તવાળો જીવ. હે વ્યાકુળ ચિત્તવાળા જીવ, હે વ્યાકુળ જીવડા, તું શા માટે તારી સ્ત્રી ધન વગેરે બાબતોની ચિંતા કર્યા કરે છે? કાતે કાંતા ધનગત ચિંતા, તું આ સ્ત્રી ને ધન ને આ તેન એ બધાની તું શા માટે ચિંતા કરે છે? વાતુલ વ્યાકુળ જીવ, કેમ શું તવ નાસ્તિ નિયંતા, આ વિશ્વમાં શું કોઈ નિયંતા નથી, તારો કોઈ શું ઈશ્વર નથી, તારો શું કોઈ ધણી નથી, તો શું કામે આ બધી ચિંતા કરે છે? ક્ષણમપી સજ્જન, એક ક્ષણનો પણ સત્પુરુષનો સમાગમ, એકા એટલે માત્ર, એક માત્ર શું કરે છે? ભવતી થાય છે. ભવારણો એટલે આ દુઃખનો દરિયા જેવો આ ભવસાગર સંસાર, તરણે તરવા માટે નૌકા સમાન છે. માટે એ જીવ તું શા માટે ચિંતા કરે છે સ્ત્રી ધન વગેરેની? સત્સંગ કર, ભવસાગર એના દ્વારા તું તરી જઈશ. માટે સત્સંગ કર અને ગોવિંદનું ભજન કર, ભજન કર, કારણ કે તરવા માટે નૌકા તૈયાર છે. શંકરાચાર્યજીએ આ ચિંતાને વિષય બનાવીને ઉદબોધન કર્યું એ બહુ જ આશ્ચર્યકારી છે. આમ તો જો કે ભજ ગોવિંદમ સ્તોત્રમાં તમે જોયું હશે તો લગભગ બધી બાબતો વણી લીધી છે મુમુક્ષુને, નોર્મલી જે કંઈ જોઈએ. પણ આ ચિંતાને લઈ લીધી એ બહુ મોટી વાત છે. તમને કદાચ ખ્યાલ હશે આ પર્સનાલિટી ડેવલપમેન્ટ એના જે ક્લાસીસ ચાલતા હોય છે, મેનેજમેન્ટના સેમિનાર ચાલતા હોય છે, હાઉ ટુ બી સક્સેસ ઇન લાઈફ, ઇન બિઝનેસ, ઇન એવરી કોઈ પણ ક્ષેત્રમાં, એના માટે ઘણા બધા ચાલે છે સેમિનાર. પણ એમાં જે વાતો થાય છે, લક્ષ્ય નક્કી કરો, શ્રદ્ધા રાખો, સાતત્ય રાખો, ટાઈમ મેનેજ કરો, આત્મશ્રદ્ધા રાખો, પરાક્રમ રાખો, સાહસ કરો, હિંમત રાખો, પ્રાર્થના કરો, એવું બધું ઘણું બધું કહેવામાં આવે છે. પોઝિટિવ થિંકિંગ કરો કે તમે થઈ જ ગયા છો કરોડોપતિ, એમ થઈ જ ગયા છો, થઈ જ ગયા છો એમ પોઝિટિવ થિંકિંગ કરો, નકાર જરાય ન કરો મને નહીં મળે એમ. આવું બધું બહુ શીખવાડે છે. પણ એ બિચારો ભાડાની ગાડી લઈને આવ્યો હોય, આવી ઘણા વિષયો ઉપર એ વાતો થાય છે, કદાચ તમને ફલકની ખબર હશે. પણ એમાં ક્યાંય ચિંતાની વાત કોઈ કરતું નથી. લગભગ ચિંતા ન કરવી એવી વાતો જસ્ટ લગભગ ક્યાંય આવતી નથી. ચિંતાને વિષય બનાવીને ઉદબોધન કોઈ સેમિનારમાં થયા હોય અને એના ઉપર બહુ વ્યવસ્થિત વિવેચનો થયા હોય એવું મારી જાણમાં નથી. હવે તમને કોઈ જાણમાં હોય તો મને ખબર નથી, પણ મને બહુ કાંઈ નજરમાં આવ્યું નથી, ખરું કે નહીં? ક્યાંક અછડતો ઉલ્લેખ કરી દીધો હોય ભૂલથી તો ભલે, બાકી પણ હકીકતમાં ભાઈ વ્યક્તિત્વ વિકાસના અવરોધકમાં ચિંતા મૂળમાં છે, નિષ્ફળતાના મૂળમાં પણ ચિંતા છે, ડરના ભયના મૂળમાં પણ ચિંતા છે, હતાશાના મૂળમાં પણ ચિંતા છે, શારીરિક ઘણા દુઃખોના મૂળમાં પણ, માનસિક દુઃખોના મૂળમાં પણ, અનિદ્રાના મૂળમાં પણ, ક્લેશના મૂળમાં પણ ચિંતા ઘણા બધા ક્ષેત્રોને ટચ કરે છે. ચિંતા આ જમાનાનો મહારોગ છે, અને છતાંય એના વિશે બહુ ઓછું કહેવાય છે. અને આજથી 1200 વર્ષ પહેલા શંકરાચાર્યજી આમાં ઉલ્લેખ કર્યો એ બહુ જ આશ્ચર્યકારી વાત છે. એટલે ચિંતાને સમજવા જેવી છે, કારણ કે ચિંતા છે ડાકણ છે, એ બધું ઘણું બધું ભરખી જાય છે. કેમ લાગે છે? ચિંતા સ્વાભાવિક છે અને માણસ માત્ર ચિંતા પાત્ર, માણસ માત્ર ચિંતા પાત્ર. તમને એવો કોઈ માણસ નહીં મળે કે જેને જીવનમાં ચિંતાનો અનુભવ ન થયો હોય. મને એવા કોક કોક મળ્યા છે કે જેને માથું કેમ દુખે એ ખબર નથી, 60-70 વર્ષે હજી એને અનુભવ જ નથી થયો માથું દુખે એટલે શું થાય. ઘણાને તે દિવસમાં 10 વાર અનુભવ થાય. એટલે એવા મળે કદાચ, પણ ચિંતાનો અનુભવ ન હોય. હા, ભલે થોડીક વારમાં પછી ખંખેરી નાખે એ અલગ વાત છે, આમ કરીને કાઢી નાખે, આવા જોને લાવો ભાઈ લાવો એક બીડી લાવો, ખંખેરી નાખે. આ મેં તો બીડીનું કીધું, પણ એમ કે લાવો ભાઈ હવે જરા, તરત ભાગી જાય, છાંટો પાણી કરે એટલે ખોખારો જ મારે, તમારે ઉપડી જ જાય. એક દરબાર છે ને, એને દાંત દુખતો હતો, તેને છોકરોને દવાખાને લઈ ગયો, ડેન્ટિસ્ટે મોટી લાંબી ખુરચી હોય ને એના ઉપર આમ કરી આમ બેઠો. દરબાર પહેલી વાર આવ્યા છે દવાખાને, અને ડેન્ટિસ્ટનું આ બધું આમ માટે મોટું ભૂંગળું હોય, આમ આજુબાજુ ધારદાર બધા આમ કેટલાય અસ્ત્ર શસ્ત્ર સામે રાખી દીધા હોય. દરબાર વાતો શરૂ નહીં કરતા પણ આ ખુરશી નામ ને તેમ બધું જોયું તો ઢીલા પડી ગયા. ત્યાં તો ડોક્ટર એલો પકડ કાઢ્યું, તમે શું કરશો, કેમ ખેંચવાનો છે. મને એક પીવા આપો, એક પેગ આપી દો, પછી તમારે જે કરવું એ કરો, સમજી ગયા. દારૂ એક એક એક ગ્લાસ આપી દે બસ. ડોક્ટર સમજી ગયા કે દરબાર ઢીલા પડી ગયા છે, દારૂ આપી દે. પણ ભાઈ એક પીધો ખોખારો મારી કે કોના બાપની માય હવા છે, ફૂટ કાઢી છે, મને હવે અડી શકે કે અડી તો જો ડોક્ટર. ડોક્ટર કે જવાનું લઈ જાવ, ઉતરી જાય પછી લાવજો. એટલે છાંટો પાણી કરે એટલે આ બધું વયું જતું હોય છે એમ કહે છે, પણ પછી પાછું એનાથી દસ ગણું થઈને આવતું હોય છે. એટલે કઈ આમ ધંધા કરવા જેવા નહીં. વળી પાછા કે આ તો એવું કહે છે, પણ આ બધું એમ. એટલે ચિંતા ન અનુભવી હોય એવો માણસ મળે નહીં. આવી હોય તો થોડી વારમાં ખંખેરી નાખે અલગ વસ્તુ છે, પણ ચિંતાનો અનુભવ બધાને હોય. અને ચિંતા એટલે શું, હંમેશા ભવિષ્યની જ હોય ચિંતા, ભવિષ્યવાદી જ હોય. ભૂતકાળનો શોક કે હર્ષ હોય, ચિંતા હોય હંમેશા ભવિષ્યવાદ, ભવિષ્યકાળ વાચક છે. એ પાંચ મુખ વાળી છે ચિંતા. ચિંતા આવે એટલે એના પાંચ મોઢા બહાર આવે. શું થશે, કેમ થશે, ક્યારે થશે, ક્યાં થશે, કોણ કરશે, આ પાંચ મોટા છે. બસ આવું મંડે થવા એટલે તરત એ ચિંતાનું મોઢું બહાર આવ્યું છે. હવે શું થશે, ક્યારે થશે, ક્યાં થશે, કેમ થશે, કોણ કરશે, પાંચ મોઢા વાળી છે. આપણે જ્યારથી સમજણા થાય ને ત્યારથી ચિંતા વળગી જાય. સમજણા જ્યારથી થઈએ ત્યારથી ચિંતા વળગી જાય. એનો અર્થ શું છે, સમજણ સાથે ચિંતા જોડાયેલી છે. અણસમજુને ચિંતા હોય જ નહીં, બુદ્ધું હોય ને એને કાંઈ ન હોય. 20 વર્ષ પહેલા એક ભાઈ સાઉથ આફ્રિકા દક્ષિણ આફ્રિકા ગયા હતા, પછી એનો અનુભવ કહેતા હતા. એટલે ત્યાં ચર્ચમાં ગયા હશે, ચર્ચમાં પછી એને પાદરીને પૂછ્યું, ત્યાં ઓલું કન્ફેશન બોક્સ હોય ને, કબૂલાત બોક્સ, ભૂલની પાપની કબૂલાત કરીને હળવા થઈ જાય ને પછી પાદરી બેઠા હોય ને એમાં ખાલી એક બોલાનું મોઢું દેખાય એટલું જોઈ આમ પાછળ પાદરી બેઠા હોય અને આ પછી એકરાર કરતા હોય કે આમ કર્યું ને આમ કર્યું ને આવું થયું ને મને આવું થાય છે ને એ બધું કહી દે એટલે પછી હળવા થઈ જાય. આવું કન્ફેશન બોક્સ ચર્ચમાં પાદરીમાં આ ક્રિશ્ચિયાનિટીમાં વ્યવસ્થા છે. એટલે એને પૂછ્યું કે અહીં તમારે આ ભૂલ કબૂલવા માટે તમારી સમક્ષ ધોળા લોકો આવે છે વધુ કે કાળા લોકો વધુ આવે છે. એટલે પેલો પાદરી કે ધોળા લોકો વધુ આવે છે. તો કે વસ્તી તો કાળા લોકોની વધારે છે અને ધોળા લોકો કેમ આવે વધારે. ધોળા લોકો, પાદરીએ જવાબ આપ્યો, ધોળા લોકો ભણેલા છે ને, સમજી આઈ વાત સમજ ને, ધોળા લોકો ભણેલા છે ને સમજાય. તો બહુ મજાની આ વાતો છે. ભણતર વધ્યું, બુદ્ધિનો વિકાસ થયો, બુદ્ધિ વધી તો એની સાથે વિચાર શક્તિ વધી. આજે નાનો છોકરો આપણે એવડા હશું ત્યારે આપણને કંઈ ખબર નહીં પડતી હોય, પણ આજે બહુ વિચારતા થઈ ગયા છે. અને એવું વિચારે તમને ભેજું ફેરવી નાખે. છોકરો હજી તો કેટલામાં ચોથું પાંચમું ભણતો છે, એના બાપાએ છોકરાને પૂછ્યું, આવો પિન્ટુ, સ્કૂલમાં તમારું શું ચાલે છે? કે છોકરો કે, બાપુજી મેં ક્યારે તમને તમારી ઓફિસનું કેમ ચાલે છે પૂછ્યું? તો મારા કામમાં શું કામ માથું મારો છો? તમે જુઓ આ જનરેશન, તમે જુઓ. એટલે આજે બહુ વિચારતા થઈ ગયા. કહેવાનું શું છે કે જેટલી વિચાર શક્તિ વધે એટલી ચિંતા વધે. બહુ બહુ તમે આ જીવનને ટચ કરે એવો આ જે ચેપ્ટર છે ધ્યાનથી સાંભળજો. જેટલું વિચારી શકે એટલો વધારે ચિંતાગ્રસ્ત હોય. એક ગુરુદાદા હતા ને, એટલે બ્રાહ્મણ, તે શું કરતા હતા? બેઠા હતા, બીજું શું કરતા હોય? ઓછરીમાં બેઠા બેઠા એ કંઈક કરતો હશે. એમાં એને ફળિયામાં ઘઉં, જુવાર, બાજરો કંઈક બધું આવ્યું હોય દાન દક્ષિણામાં, તો એ જુદું જુદું કરીને કંઈક તડકે નાખ્યું હશે. ને શું કરે, ગોરદાદા બેઠા છે ઓછરીને કોરે, રુદ્રાક્ષની માળા લઈને રામ જાણે કંઈક કરતા હશે. એમાં એને બહુ દરવાજા સરખા ન હોય, બ્રાહ્મણ એટલે ગરીબ. એમાં એક ગાય ઘૂસી, ગોરદાદાનું ગગાગો પાછું ધ્યાન હશે ને, છેટા બેઠા હશે, ગાય તો સીધું હોય, એક તો માંડ માંડ મળ્યું હોય અને એમાં ગાય મોઢું મારે, કંઈ થોડું તો મારે નહીં. એટલે બિચારા ગોરદાદા એકદમ નજર ગઈ તો લાકડી લઈને ફેરવીને ગાયને જવા દીધી. ગાય તો હબળીને ભાગી, ભાગી તો ખરી પણ પાછી લાકડી ગોતીને પાછળ પડ્યા. હવા નવા ઢોરા અહીંયા ક્યાંથી ગરી જાય છે, તો પેટનું પૂરું થતું નથી ને પછી હવા નવા બધા એ ગોરદાદા ખીચમાં પાછળ દોડ્યા. હવે એ ગાય ભાગી, ત્યાંથી જ પાછો રસ્તો. તે એ ગાયને જોશમાં હંકારવામાં એ કંઈ ખ્યાલ રહ્યો નહીં અને ગાય રોડ કરી ક્રોસ કરીને ભાગવા ગઈ. એમાં એક ટ્રક આવી અને હાછળે દઈ ઓલી ગાય સાથે ભટકાઈ ગઈ. ગાય તો ગોથા ખાઈ ગઈ ને આખું શરીર છીનભીન થઈ ગયું. ટ્રક તો નીકળી ગયો પણ ગોરદાદા બ્રાહ્મણ અને ગૌહત્યા થઈ. તે ગાય ભાંભડા નાખે, થોડી વાર સુધી ગાયો ભાંભડા નાખી નાખી અને ગાય મરી ગઈ. અને ગોરદાદાને થઈ ગયો, અરે અરે અરે આ શું કર્યું, બ્રાહ્મણનો દીકરો થઈને ગાય મારી નાખી. હવે ગોરદાદાને રાતે ઊંઘ આવે ને દિવસે ધાન ભાવે, બ્રાહ્મણનો દીકરો ગાય મારી નાખી, અરે શિવના મંદિરમાં નંદી હોય આ એ બધું કુલ, અરા કૃષ્ણને વાલી. હવે ગોરદાદા મળ્યા ચીમળાવા, ઓટલે એકવાર બેઠા હશે, આંખમાં આંસુ હેલા જાય ને આમ આઠ દસ દસ દસ દિવસ થઈ ગયા છે પણ શોક જાય નહીં, ગાય મારી નાખી ને, કારણ તો એ જ હતા ને. તો ત્યાંથી ઘણી વાર યા કે જમાલભાઈ કસાય નીકળે. એ ગોરદાદાની પાસે નીકળે ને રસ્તો, આમ સલામ અલૈકુમ કરતા જાય. તો પણ હમણાં છેલ્લા છેલ્લા દિવસોથી જુએ ને તો ગોરદાદા નંખાઈ ગયેલા સાવ, ક્યારેક આંસુ હોય ક્યારેક હોય ને સર. એટલે પેલા ઊભો રહી ગયો જમાલ કસાય, હે ગોરદાદા, આ હમણાં હમણાં તમે કેમ સાવ દુઃખી થઈ ગયા છો? તો શું કાંઈ મોટી આપત્તિ આવી ગઈ છે? તો કે ભાઈ આપત્તિમાં તો તમને મારે શું કહેવું, પણ કયો ને એમાં શું વાંધો છે, એવું કઈ નથી, અમારા થાય તો મદદ કરશો. તમે એમાં બાપા હું મદદ કરતા હતા, વાતે સાચી ને આમાં એક હું મદદ કરે. ના ના ના ગોરદાદા, તમે એવું મનમાં નહીં રાખો ને, જો તમે તારું થાય હું મદદ કરીશ, પણ તમે દુઃખી શું કામ થાય? હું જોઉં છું તમે કેવા પેલા અરગથી બેસતા, હું સલામ કરતો, મને તમે આમ સલામ કરીને જાઓ તો મને આનંદ થતો, હવે તમને હું આમ સલામ કરું તો મને દુઃખ આવતું એવું લાગે. તો શું છે? ત્યારે રડવા માંડ્યા ને કે ભાઈ જમાલભાઈ આ તો આવું થઈ ગયું, આમ જાતો તું ને આ તગડ્યું ગાય ને એમાં ગાય આવી ગઈ, ના ગૌ હત્યા થઈ ગઈ. એ શું હું કહું તમને, રાતે જરીક ઝોલું આવે ને મને ગાય ભાંભડા નાખે છે, અંદર ગાય ભાંભડા નાખ્યા કરે છે. એ ગાયના ભાંભડા મને જાતા નથી, મરી જે રીતે ને ગાય ભાંભડા નાખે છે. જમાલભાઈ કે અહ ગોર દાદા, આટલામાં તમે મૂંઝી મર્યા? મેં તો કેટલી ગાયો મારી નાખી છે. તમે છે ને જળ લઈ સંકલ્પ કરીને તમે મને તમારી ગોવત્યા મને દઈ દો, હું લઈ લઉં, મારે તેવી કેટલી ભાંભડા નાખે છે. એવા એક વધારે ગોરદાદા આપી દીધી. ગોરદાદા હળવા થઈ ગયા, પણ પેલો શું બોલ્યો, આવી તો મારે કેટલી ભાંભડા નાખે છે. વાત શું છે, વિચાર જ નથી તો એને ચિંતા જ નથી, અને ગોરદાદા વિચારે છો તો ચિંતા છે. એ ગોરદાદા વિચારે છે કે ગૌવત્યાનું આટલું પાપ છે, આમ છે, એનો અર્થ એવો નથી કે વિચારવું નથી ના, બધું આવશે, પણ ગોરદાદા વિચારશીલ છે, એ પાપ પુણ્યને વિચારે છે. હવે જે પાપ પુણ્યનો વિચાર જ નથી કરતો એને શું ચિંતા થાય? એટલે એને તો ગૌવત્યા કે કઈ ગણતરીમાં જ નથી. મૂળ મુદ્દો સમજાવવાનો શું છે કે વિચારે એને ચિંતા, જે વિચારે એને ચિંતા, આ દેશ વિશે વિચારી શકે એને ચિંતા થાય કે મારું આ પાકિસ્તાન બેઠું બેઠું અહીંયા લાખો કરન્સી નકલી ઘૂસાડે છે, અર્થતંત્રને તોડે છે, ત્રાસવાદીઓનું આ બધું નેટવર્ક કેટલું થઈ ગયું, ત્યાં જોવા તે અસ્ત્ર શસ્ત્રથી આપણે બોમ્બના મોઢા ઉપર બેઠા હોય એવું, ક્યારે ક્યાં ક્યાંથી ક્યાં કેટલી સુરક્ષાઓ વધારવી ના કેમ કરું, છતાંય ખુલ્લેઆમ ધમકીઓ મળે તોય કાંઈ થાય નહીં. પાકિસ્તાન શસ્ત્રોમાં આગળ વધતું જાય છે ને વળી એમાં ચીન આરે હાથ મિલાવે છે ને ચીન પાછું ચારે બાજુ ભરડા લઈ જાય છે ને વળી કાશ્મીરને આપણું ગણતું નથી પાકિસ્તાનમાં ગણે છે, અરુણાચલ ને એ પોતાનું ગણે છે, નેપાળ સુધી રોડ બાંધી દીધા છે, આમ લંકા બાજુ થાણું નાખી દેવાની તૈયારીમાં છે, કાશ્મીર પેલા પાકિસ્તાન કબજાનું કાશ્મીર એમાંય મથકોના અંતે બધું બાંધ્યું છે, આ બધું આખું આમ તિબેટની સરહદથી આમ કરી નાખ્યું છે, શસ્ત્રમાં તો કેટલું એ છે જ, બજારો પણ સર કરી છે, કેટલો માલ જાય જાય બધા લોકો ચાઇના જ વાપરતા થઈ ગયા છે. આ ચારે બાજુથી દુષ્ટ દેશ અંદર કેટલું બધું હડે છે, આ શું થશે એમ વિચારે એને ચિંતા થાય. હિન્દુ ધર્મ વિશે વિચારી શકે એને ચિંતા થાય કે મારું આ બધું આપણી આપણે લઘુમતીમાં જતા જાય છે, મેજોરિટીમાં બધા બીજા વધતા જાય છે. આપણે બધા હિન્દુ છોકરાને ભાઈઓને પૂછીએ કેટલા દીકરા, એક, બહુ હોય તો કે દો, બહુ હોય તો કે તીન, બરોબર, ઓલા લોકોને પછી કેટલા, બારા, તેરા. ભાઈ વિચારે એને ચિંતા થાય કે આ જતે દાડે શું મંદિરોની હાલત થાય, શું ધર્મની હાલત થાય, શું આપણા હરિકૃષ્ણ મહારાજ ને ગોપીનાથ બાપનું થાય, વિચારે એને ચિંતા થાય કે આ શું આપણા શાસ્ત્રો, વિચારે એને એમ થાય કે ગુજરાતી ભાષા જતી રહેશે, તો વચનામૃતના મૂળ અર્થો કેમ પકડાઈ રહેશે, આ બધું શું છે, આ બધું વિચારે એને થાય કે ભાઈ તમે અંગ્રેજી પાછળ પડ્યા છો તો પડો એનો વાંધો નહીં, પણ ઘરમાં કે બીજે ગમે ત્યાં ગુજરાતી વ્યાકરણ સાથે શીખવાડો તો એને આ વચનામૃતના શબ્દો સમજાય. થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ ભણ્યા હોય ને તો દાદા ખાચર આવે ને તો એને ખબર ન પડે આને નામ કહેવાય. ખબર ન પડે ને કે આ દાદા ખાચર એટલે શું, થિંગ શું છે, આ કઈ વસ્તુ છે દાદા ખાચર. આવો આવો ઇંગ્લિશમાં થ્રુ આઉટ ઇંગ્લિશમાં ભણેલો ઇંગ્લિશ મીડિયમમાં ને પછી મુંબઈ ગયા છે ને ત્યાં શિવાજીનો સ્ટેચ્યુ ઘોડા ઉપર બેઠેલો, ત્યાંના બાપા વાળી ગુજરાતીમાં બધું સમજાવે ને સમજાવવા માંડ્યા, આ શિવાજી તો બહુ પરાક્રમી, શિવાજી જેવો કોઈ થાય નહીં, હિન્દુ ધર્મનું બહુ રક્ષણ કર્યું ને એને ખૂબ શૂરવીરતા દાખવીને ઘણું બધું કર્યું. 15 મિનિટ કીધું પછી છોકરો કે હે પપ્પા તો આ શિવાજી ઉપર ચડી કોણ બેઠું છે? હવે એ ઘોડાને શિવાજી સમજે લે. એના બાપાએ કપાળ કૂટ્યું કે મારું દુર્ભાગ્ય ચડી બેઠું, બીજું શું, આ દેશનું આપણું દુર્ભાગ્ય ચડી બેઠું છે આ શિવાજી ઉપર. સમજાવ્યું ને કે આ વિચારે એને થાય કે મારું આ બધું પૈસાની પાછળ. ભાષા આવે એટલે સંસ્કૃતિ ભૂલાઈ જાય. ઇંગ્લિશ વગર કોઈ રણી ધણી નમળે દેશનો કોઈ. આપણે હિન્દુ છે, ઇંગ્લિશ ભલે ને બોલતા હોય પણ આપણો બધો રાજકીય વહીવટ છે એ હિન્દીમાં ન થઈ શકે. હમણાં હું એક જગ્યાનું ફંક્શન નું સાંભળતો હતો તો હિન્દી ભાષી જે સાધુઓ આવ્યા હતા એ બધા ગુજરાતીમાં બોલ્યા, અને આપણા ગુજરાતી મૂળ હતા એ હિન્દીમાં બોલ્યા. મેં કીધું આવું શું કેમ કરતા છે, પણ બોલ્યા જે આવ્યા છે એ ગુજરાતી ઓલરેડી બોલ્યા. તમારા પેલા પ્રવચન કર્યું એનો અર્થ એ છે ગુજરાતી બરાબર સમજે છે, તો હિન્દીમાં ઠોકવાની શું જરૂર હતી. એટલે વિચારી શકે તો એને એમ થાય કે આ હિન્દુ ધર્મનું શું થશે, શાસ્ત્રોનું શું થશે. વિચારી શકે એને ચિંતા થાય કે મારું ભવિષ્યનું શું, કેરિયરનું શું, એને ચિંતા થાય. વિચારી શકે એને ચિંતા થાય કે સાલો મનુષ્ય દેહ મળ્યો, આટલા વયા ગયા, હજી જો કાંઈ નહીં કરીએ તો આપણે લકચોરાસી ઊભી છે, મરી જશું, મોક્ષ કેમ થશે, સુખિયા કેમ થશું, આ બધી અનેક જાતની સંસ્કૃતિ જન્મ મરણ એમાં આ જન્મના નથી આપણે ભોગવી શકતા, એમાંથી નીકળી નથી શકાતું, તો બીજા કેટલાય એવા જન્મમાં ક્યાં ક્યાં દુઃખ ભોગવી ભોગવીને મરી જશું. એ મનુષ્ય દેહનો વિચાર કરી શકે, મનુષ્યના દેહની દુર્લભતાનો શાસ્ત્ર ન્યાયે, મોટા અનુભવી સંતોના ન્યાયે, તો એને વિચાર આવે અને એને ચિંતા થાય કે કરવા જેવું કાંઈ હજી કરી શક્યા નથી. પણ ન વિચારી શકે એને શું કાંઈ વિચાર થાય, એને કાંઈ ચિંતા થાય. મહાભારતનું યુદ્ધ મંડાણું તો અર્જુન વિચારશીલ છે, એને એને ચિંતા થઈ, આખો વિષાદ યોગ નામનો અધ્યાય થઈ ગયો ને પેલો, હે, એને ચિંતા થઈ ગઈ. કેટલી ચિંતા થઈ ગઈ, અરે મહારાજ આ લોહીથી ખરડાયેલા રાજભોગ મારે જોઈતા નથી, આ તો ભયંકર યુદ્ધ થાય, બધા પુરુષો અહીંયા જ છે, ભારત વર્ષના બધા સક્ષમ પુરુષો એ જ કપાઈ જાય, તો સ્ત્રીઓ આખું તમે વાંચો ગીતા એમાં અર્જુને કેવી કેવી ચિંતા વ્યક્ત કરી છે કે આ પુરુષો હણાઈ જાય તો સ્ત્રીઓ વિધવા થઈ જાય, વિધવા થયેલી સ્ત્રીઓનું પછી એનું શું, એ અનાચાર થઈ જાય મોટો, અને જ્યારે કુલથી ચ્યુત થઈ જાય તો વર્ણશંકર પ્રજા થઈ જાય, વર્ણશંકર પ્રજા થઈ જાય તો ધર્મ ધરાતલ પર ન રહે, પિતૃઓનો પણ ઉદ્ધાર ન થાય, પિંડ કોણ આપશે, એના શ્રાદ્ધ કર્મો કોણ કરશે, જીવની ગતિ કેમ થશે, લોકમાં ધર્મનું સ્થાપન કેમ થશે, એક સ્ત્રી બગડી જાય તો કેટલું બધું બગડે, આ યુદ્ધ તો મહારાજ બહુ ખરાબી કરી દેશે, મારે નથી લડવું. ક્યાં ક્યાં સુધી વિચારશીલ અર્જુનની ચિંતા પહોંચી. મૂળ સમજાવવાનું શું છે, વિચારી શકે એને ચિંતા, એને ચિંતા. આ બધા કારણો પહેલા જોવા પડશે કે આ ક્યાંથી ડાકણ આવે છે. ચિંતા સારી ચીજ નથી, પણ વિચારી શકે એને ચિંતા. એક બીજું, જેટલી વધારે આકાંક્ષા, અપેક્ષા, મહત્વાકાંક્ષા, આગ્રહ વધારે, એટલી ચિંતા વધારે. એક ભાઈને આપણે ઓળખીએ છીએ, એ આમ એનો ગુજરાતમાં ધંધો સારો, કોઈ વાંધો નહીં, સુખી, આમ લેરા, જ્યારે ફડાકા મારતા આવે, હમણાં મને હાલ બહુ ચિંતામાં પડી ગયા છે. એટલે એકવાર સાહસ કરીને આપણે પૂછ્યું કે હમણાં અમે તમે કંઈ આમ બહુ ખીલતા નથી એમ, અરે સ્વામી બહુ ચિંતા છે, અર્ધો તો માથાનો ખોડો ખેરી નાખ્યો એને, બહુ ચિંતા, બે હાથે મંડી જાય. બાકી શું છે, તમારે સારો ધંધો છે, બધું સરખું થઈ ગયું છે, સેટઅપ છે, બધું વેલ સેટ છે, શું છે, બધું છે, પણ અમારા સંબંધીઓ છે ને એ કેનેડા રહે છે, તો મને પછી થયું કે આપણે કેનેડા શિફ્ટ થઈ જઈએ અને ત્યાં બધું ડેવલપ કરીએ. એ પછી મેં બધી એ પ્રોસિજર શરૂ કરી, એટલે આ પછી મેં કાંઈ બહુ ધંધા, કારણ કે ઓલા બધાએ મને કીધું થઈ જશે થઈ જશે થઈ જશે થઈ જશે. એટલે અહીંયા બી એવા ઘણા બધા સ્કોપ આવ્યા, તો મેં કાંઈ બહુ ધ્યાન દીધું નહીં, એટલે ધંધો થોડો ડલ પડી ગયો, એનું માર્કેટ મારું ડલ પડી ગયું. અને આ મારું એવું ગૂંચવાઈ ગયું છે કે હવે કોઈ રીતે પતતું નથી. એ મારે તો ચિંતા થઈ ગઈ છે, બહુ ચિંતા, અપેક્ષા વધી ગઈ. સુખી હતો ને, હવે આથી કરીને હોળ ઊભું કર્યું, એટલે નથી કહેતા પેટ ચોળીને હોળ ઊભું કરે, આ ઊભું કર્યું. અપેક્ષા, મહત્વાકાંક્ષા, હવે એને આ દેશમાં નથી રહેવું ને, ત્યાં ઉપર ચડી જવું છે, ત્યાં જઈને સુખી થઈ જાઓ. મેં પણ તમે શું કામ આટલો બધો આમાં આગ્રહ રાખો છો? તો કે સામે અહીં તો તમે કહો છો બધું અહીં બરાબર છે, પણ હવે અમારા છોકરાઓને જોવું પડે ને, છોકરાઓ ત્યાં એ રીતે ભણ્યા હોય તો અમે એની લાઈફ બની જાય. મેં કે અહીં શું હોય, અમારી બધાની લાઈફ બગડી ગઈ છે. હું આડકતરી રીતે તું એમને એમ સંભળાવે કે અહીં રહ્યા એની બધાની બગડી ગઈ છે, અને તું આ તારા ભૂંદરા જેવા ત્યાં મૂકી દઈશ એટલે એની લાઈફ બગડે વળી સુધરી જાય છે. અમે જોયું હોય તો ત્રણ થી મોઢું જોયું હોય તો તાવ ચડી જાય એવા તારા છોકરા છે. હાથ ખોઈટ નો છે, હાથ ખોઈટ નો એટલે હાથે ખોઈટ જેમાં હોય, બાજરા ડુંડા જેવા પગ હોય, આ એકાદશી મૂકે માટલી એવું પેટ હોય, લહણ ની કળી જેવું નાક હોય, બાકસ ના ખોખા જેવા કાન હોય, અને ઇન્ડિકેટર તો ચાલુ હોય નાકમાં, એ હાથે ખોઈટનો. હાથે કરીને ધ્યાન દુખી, અપેક્ષાઓ મહત્વાકાંક્ષાઓ વધી જાય. સમજવા જેવા છે આ જીવનને સ્પર્શતા આ બધા મુદ્દાઓ છે. એટલે એ ચિંતામાં પડી ગયો છે, હવે એને બહાર કાઢે કોણ? એ થોડા વખત પહેલા છે ને એક છોકરો મને મળવા આવ્યો, સ્ટુડન્ટ બાર સાયન્સનો. મને કે સ્વામીજી આટલું કઈ બેસી ગયો આમ. મેં કીધું ભૂલ ને શું છે અત્યારે? મને કે આપણે યાદ શક્તિ વધારવી હોય ને તો શું કરવું જોઈએ? મેં કીધું ભાઈ યાદ શક્તિ તો ભાઈ છે ને ઘણી વાર તો નેચરલ હોય છે, અને છતાં વધી શકતી હોય, પણ હવે તારે એનું શું, તારે કેટલા મીગ્રી પર્સન્ટેજ આમ થેમ આવે છે આમ? કારણ કે આમ તો 75-80 વચ્ચે તો આવી જાય છે. મેં તો પછી શું આ તો લઈને બેઠા સ્વામીજી? એમાં એવું છે ને, મેં એકને પ્રોમિસ કર્યું છે, એમાં એમાં શું છે, એ કે એ છે ને એ સામે તમે સમજી ગયા પાત્ર તો, અને કે એ છે ને એ મેડિકલમાં જવાના છે. એટલે મને કે તું મેડિકલમાં આવ તો જ હું તારી સાથે મેરેજ કરું. મેં કીધું હજી તું ભીંગોરિયા જેવડો છો, ને હજી દૂધિયા દાંત છે, હજી તું 12મું ભણે છે, ને તું. એટલે મેં કીધું એ 90ની આસપાસ નીકળી જાય એમ છે. મને કે હા એ તો ઓલરેડી બહુ શાર્પ બુદ્ધિ છે એની, બહુ શાર્પ બુદ્ધિ છે, આમ એની રીતે યાદ શક્તિ તોડી નાખે સામે, હા એવી બહુ હોશિયાર. એટલે એ તો નીકળી જ જાય, અને ન નીકળે ને તો એના બાપ તો સમૃદ્ધ છે, એ તો ડોનેશને દઈ દે 20-25 લાખનું, અને મારે તો પહોંચવું કઠણ છે અને ડોનેશનના ફાફા છે. એટલે સામે છે ને હું તો મૂંઝી ગયો છું, મારું શું થશે હે સ્વામી? એટલે જો મને મેડિકલમાં મળે ને તો જ એ મેળ પડે. એટલે મેં કીધું આવા જાત જાત ને અમારી પાસે આવતા હોય છે. એટલે મેં કીધું હવે એને મૂકીને, મેં કીધું તડકે બીજું, મને કે હે શ્વાસ ચડી ગયો એનો. મને કે સ્વામી એવું પાત્ર મળે નહી, એ તો બીજો શબ્દ બોલ્યો તો હું પાત્ર વાપરું છું, એવું ના મળે સ્વામી. અને પછી મને કોઈને ત્યાં તો રોવા મળ્યો, મને કોઈને ફાવે નહીં. મેં કીધું ભારે કર્યો એને તો. સ્વામીજી તમે કઈ કરો ને, હું આમાં શું કરું, હું આમાં શું કરું, હું એના બાપ ને સમજાવવા જાઉં કે આ ગમે એવો હોય તો એને જમાઈ બનાવો. ભલા માણસ, મેં કીધું. પછી તો ઢીલો પડી ગયો, શાંત થઈ ગયો. હા, આવું કીધું ને એટલે શાંત થઈ. તો મને કે તમે કઈ મદદ નહીં કરો એમને? મેં કીધું આમાં તો કઈ મારે થાય નહીં, પણ હવે છે ને તું માળા કરતો જાય છે, ભગવાન સારું કરે તારું, જા બાકી મને છોડ. તો હજી ત્રીજો પ્રસંગ કહું તમને, થોડા થોડા સેમ્પલ આપીશ કે ક્યાંય ક્યાં આ ચિંતામાં પડી ગયો ને. હા, કારણ વગરનો તમે જો અપેક્ષા, મહત્વાકાંક્ષા, અમુક આગ્રહો પકડાઈ જાય તો માણસને ચિંતા વળગી જાય, ભયંકર ચૂડેલ વળગી જાય. આ આ બધા બધા નહીં ભૂત વળગતા, એમ આ કેમ વળગે એના બધા કારણો છે. તો એક હરિભગત વનકે સ્વામીજી, તમે આમ ફ્રી ક્યારે હો? મેં કીધું કેમ અત્યારે જ ફ્રી, આપણે થોડુંક કામ હોય તો પાંચ મિનિટ ઊભા ઊભા આપણે લઈ લઈએ, કારણ મને ખબર છે હું સમય આપું ને પછી જો એને સમય આપું તો બેસી જાય ને તો આ છોડે નહીં પછી, એટલે લગભગ આપણે હાલતા ચાલતા જ પતાવી દેવાનું. અત્યારે જ ઊભા ઊભા જ વાત કરી દો એટલે છૂટાય, નહીં તો એ તો નિરાયતે આવીને પલાઠે લાંબો કરીને બેસી જાય. આમ મેં કીધું અત્યારે જ લે ને બોલો ને, મને શું કામ હતું કાં?